श्री ब्रह्म पुराण अध्याय 46 पौलस्त्य अग्नि अने ऋणमोचन नामना तीर्थोनु महात्म्य ब्रह्मा जी कहे छे। तेनी आगळ पौलस्त्य तीर्थ छे जे मनुष्यने सर्व प्रकारनी सिद्धि आपनारू छे। हूँ तेना प्रभावनु वर्णन करू छू। ते छिनवाई गेला राज्यनी पण प्राप्ति करावे छे। વિશ્રવા મુનિના જ્યેષ્ઠ પુત્ર કુબેર જે રિદ્ધિ સિદ્ધિથી સંપન્ન અને ઉત્તર દિશાના સ્વામી છે, તે પહેલા લંકાના રાજા હતા। તેમના સાવકાભાઈ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ બહુ બળવાન હતા। જોકે તેઓ પણ વિશ્રવાના જ પુત્ર હતા, તેમ છતાં રાક્ષસ પુત્રી કૈકસીના ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે રાક્ષસ કહેવાતા હતા। તે ત્રણેય ભાઈ તપસ્યા કરવા માટે વનમાં ગયા। ત્યાં તેમણે કઠોર તપ કર્યું અને મારા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું। ત્યાર પછી પોતાના મામા મારી જ તથા નાના એટલે કે માતાના પિતા અને માતાના કહેવાથી રાવણે કુબેર પાસેથી લંકાની રાજધાની પોતાના માટે માગી। આ કારણે બંને ભાઈઓમાં ભારે શત્રુતા થઈ ગઈ। પછી તો દેવતા અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું। રાવણે પોતાના મોટા ભાઈ કુબેરને યુદ્ધમાં હરાવીને પુષ્પક વિમાન અને લંકાપુરી પર અધિકાર કરી લીધો તથા ત્રણેય લોકમાં જાહેરાત કરાવી દીધી કે મારા ભાઈને જે આશ્રય આપશે તે મારા હાથે અણાઈ જશે। કુબેરને ક્યાંય આશ્રય ન મળ્યો। ત્યારે પોતાના પિતામાં પુલસ્ત્યની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બોલ્યા, મારા દુષ્ટ ભાઈએ મને લંકામાંથી કાઢી મૂક્યો, હવે હું શું કરું એ કહો। હવે મારા માટે દેવ એટલે કે ભાગ્ય અથવા તીર્થ જ આશ્રય છે। પુત્રની વાત સાંભળીને પુલસ્ત્યે કહ્યું, બેટા તમે ગૌતમી ગંગામાં જઈને ભગવાન શંકરની સ્તુતિ કરો। ત્યાં ગંગાના જળમાં રાવણ પ્રવેશ કરી શકશે નહીં, તેથી મારી સાથે ત્યાં જઈને કલ્યાણમય સિદ્ધિ પ્રાપ્ત કરો। કુબેરે કહ્યું, બહુ સારું। કહીને તેમની આજ્ઞા સ્વીકારી તથા પત્ની, પિતા, માતા અને વૃદ્ધ મહર્ષિ પુલસ્ત્યની સાથે ગૌતમી ગંગાના તટ પર ગયા। ત્યાં ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈને કુબેરે ભોગ અને મોક્ષના દાતા દેવ દેવેશ્વર ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા। શંભુ, આપ જ આ ચરાચર જગતના સ્વામી છો, બીજું કોઈ નથી। જેઓ આપની પણ અવજ્ઞા કરીને મોહવશ દૃષ્ટતા કરે છે તેઓ શોક કરવા યોગ્ય છે। આપ પોતાની આઠ મૂર્તિઓ દ્વારા સમગ્ર જગતનું ભરણ પોષણ કરો છો, આપની આજ્ઞાથી જ બધા ચેષ્ટા કરે છે, તેમ છતાં વિદ્વાન પુરુષો જ આપના મહિમાને કંઈક અંશે જાણી શકે છે। અજ્ઞાની પુરુષો આપ પુરાતન પ્રભુને કદીએ જાણી શકતા નથી। એક દિવસ જગદંબા પાર્વતીએ પોતાના શરીરના મેલની એક મૂર્તિ બનાવીને રાખી દીધી અને પરિહાસમાં આપને કહ્યું, દેવ આપનો પુત્ર છે, તેના પર આપની કૃપાદષ્ટિ થઈ અને તે વિઘ્નોના રાજા ગણેશ બની ગયો। અહો, મહેશ્વરની દ્રષ્ટિનો કેટલો અદ્ભુત પ્રભાવ છે! જ્યારે કામદેવ ભસ્મ થઈ ગયો અને રતિ તેના માટે વિલાપ કરવા લાગી, ત્યારે દયાળુ માતા પાર્વતીએ ગદગદ કંઠે આપની સામે જોઈને કહ્યું, ભગવાન આ બિચારાઓનું દાંપત્ય સુખ છીનવાઈ ગયું, ત્યારે આપે તેના પર પણ કૃપા કરી। કામદેવ મનોભવ થઈ ગયો, તે રતિની મનોભૂમિમાં પ્રગટ થઈ ગયો। આ પ્રમાણે ઉમા સહિત મહાદેવજીની કૃપાથી રતિએ પૂર્ણ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું। આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકર કુબેરની સામે પ્રગટ થયા। તેમણે વરદાન માગવા કહ્યું, પરંતુ હર્ષના અતિરેકના કારણે કુબેર કંઈ બોલી ન શક્યા। એ સમયે આકાશવાણી થઈ, તેણે જાણે પુલસ્ત્ય વિશ્રવા અને કુબેરના હાર્દિક અભિપ્રાયને જાણીને આ કલ્યાણમય વચન કહ્યા, ભગવાન આ લોકો ધનનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એમના માટે ભવિષ્ય ભૂતકાળ જેવું બની જાય। જે વસ્તુને આ લોકો કોઈના માટે આપવા ઈચ્છે તે આપી દીધા જેવી થઈ જાય। આ લોકો ભગવાન શંકરની આરાધના કરીને એ વાતની અભિલાષા રાખે છે કે અમારા શત્રુ પરાસ્ત થાય, દુઃખ દૂર થઈ જાય, દિક્પાલનું પદ પ્રાપ્ત થાય, ધનનું પ્રભુત્વ મળે, અપાર દાન શક્તિ હોય, સાથે સાથે સ્ત્રી પુત્રનું સુખ પણ મળે। કુબેરે આકાશવાણી સાંભળીને ત્રિશુળધારી ભગવાન શંકરને કહ્યું, દેવ આ પ્રમાણે જ થાય. તથાસ્તુ કહીને શિવજીએ તે દેવી વાણીનું અનુમોદન કર્યું. આ પ્રમાણે પુલસ્ત્ય, વિશ્રવા અને કુબેરનું વરદાન દ્વારા અભિનંદન કરીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારથી તે તીર્થના ત્રણ નામ થયા, પુલસ્ત્ય તીર્થ, ધનદ તીર્થ અને વૈશ્રવસ તીર્થ. તે સમસ્ત કામનાઓ પૂરી કરનારું શુભ તીર્થ છે. ત્યાં સ્નાન વગેરે જે કઈ પુણ્ય કર્મ કરવામાં આવે છે તે વધારે પુણ્યદાયી થાય છે. પુલસ્ત્ય તીર્થ પછી અગ્નિ તીર્થ છે. તે સર્વ યજ્ઞોનું ફળ આપનારું અને સમસ્ત વિઘ્નોને શાંત કરનારું છે. આ તીર્થનું ફળ સાંભળો, અગ્નિના ભાઈ જાતવેદા છે જે દેવતાઓને ભવિષ્ય પહોંચાડે છે. એક દિવસની વાત છે, ગોદાવરીના તટ પર ઋષિઓને યજ્ઞ મંડપમાં યજ્ઞ થઈ રહ્યો હતો. ઋષિઓનો યજ્ઞ મંડપમાં યજ્ઞ થઈ રહ્યો હતો. અગ્નિના પ્રિય ભાઈ જાતવેદા દેવતાઓનું ભવિષ્ય વહન કરી રહ્યા હતા. તે જ સમયે દીતીના બળવાન પુત્ર મધુએ મુખ્ય મુખ્ય ઋષિઓ અને દેવતાઓની સામે જ જાતવેદાને મારી નાખ્યા. તેમના મૃત્યુ પછી દેવતાઓને ભવિષ્ય મળવાનું બંધ થઈ ગયું. આ બાજુ પોતાના પ્રિય ભાઈ જાતવેદાના હણાઈ જવાથી અગ્નિને બહુ ક્રોધ ચડ્યો. એ ગૌતમી ગંગાના જળમાં સમાઈ ગયા. અગ્નિના જળમાં પ્રવેશ કરવાથી દેવતાને મનુષ્ય જીવનનો ત્યાગ કરવા લાગ્યા, કેમ કે અગ્નિ જ તેમનું જીવન છે. અગ્નિદેવે જ્યાં જળમાં પ્રવેશ કર્યો હતો તે સ્થાન પર સમસ્ત દેવતા, ઋષિ અને પિત્રો આવ્યા અને અગ્નિ વિના અમે જીવિત રહી શકવાના નથી એવું વિચારીને તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. એટલામાં જળમાં તેમને અગ્નિના દર્શન થયા. તેમને જોઈને દેવતા બોલ્યા, અગ્નિ તમે ભવિષ્ય દ્વારા દેવતાઓને કવિ એટલે શ્રાદ્ધથી પિત્રોને તથા અન્નને પચાવવા અને બીજને ગળાવવા વગેરે દ્વારા મનુષ્યને જીવિત કરો. અગ્નિએ ઉત્તર આપતા કહ્યું, મારો નાનો ભાઈ જે આ કાર્યમાં સમર્થ હતો તે ચાલ્યો ગયો. તમારું સૌનું કાર્ય સાધવામાં જાતવેદાની જે ગતિ થઈ છે તે મારી પણ થઈ શકે છે. તેથી મને તમારું કાર્ય સાધવામાં ઉત્સાહ નથી. ત્યારે દેવતાઓ અને ઋષિઓએ બધી રીતે અગ્નિની પ્રાર્થના કરીને કહ્યું, હવ્ય વાહન, અમે સૌ તમને આયુષ્ય, કર્મ કરવાનો ઉત્સાહ અને સર્વત્ર વ્યાપક થવાની શક્તિ આપીએ છીએ. સાથે સાથે પ્રયાજ અને અનુયાજ પણ આપીશું. દેવતાઓના તમે જ શ્રેષ્ઠ મુખ થશો, પ્રથમ આહુતિ તમને જ મળશે. તમે જે દ્રવ્ય અમને આપશો તેનું જ અમે ભોજન કરીશું. આવા આશ્વાસનથી અગ્નિદેવ પ્રસન્ન થયા. એમને આ લોક અને પરલોકમાં વ્યાપ્ત થવાની શક્તિ પ્રાપ્ત થઈ. એ સર્વત્ર નિર્ભય થઈ ગયા. જાતવેદા, બૃહદભાનુ, સપ્તાર્ચી, નીલ લોહિત, જલગર્ભ, સચિગર્ભ અને યજ્ઞગર્ભ આ નામોથી તેમનો બોધ થવા લાગ્યો. દેવતાઓ અગ્નિને જળમાંથી બહાર કાઢ્યા તથા જાતવેદા અને અગ્નિ બંનેના પદ પર તેમનો અભિષેક કર્યો. કાર્ય સિદ્ધ થવાથી દેવતાઓ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી તે સ્થાન વહની તીર્થ કહેવાય છે. ત્યાં 700 ઉત્તમ તીર્થોનો નિવાસ છે. જે જીતાત્મા પુરુષ તે તીર્થોમાં સ્નાન દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં જ દેવતીર્થ, અગ્નિતીર્થ અને જાતવેદ તીર્થ પણ છે. અગ્નિ દ્વારા સ્થાપિત અનેક વર્ણોના શિવલિંગના પણ ત્યાં દર્શન થાય છે. તેમના દર્શનથી સર્વ પ્રકારના યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઋણમોચન નામક તીર્થ છે, જેના મહાત્મયને વેદવેતા પુરુષ જાણે છે. નારદ, સાંભળો, તેના સ્વરૂપ વિશે જણાવું છું, મન દઈને સાંભળો. કક્ષીવાનનો જ્યેષ્ઠ પુત્ર પૃથુશ્રવા હતો. તે વૈરાગ્યના કારણે ન તો લગ્ન કરતો હતો કે ન અગ્નિહોત્ર, પણ કક્ષીવાનનો નાનો પુત્ર પણ લગ્ન કરવાને યોગ્ય થઈ ગયો હતો. છતાં તે પરિભીતિ થવાના ભયથી લગ્ન અને અગ્નિહોત્ર કરતો ન હતો. ત્યારે પિતૃઓએ કક્ષીવાનના બંને પુત્રોને અલગ અલગ કહ્યું, તમે દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણમાંથી મુક્ત થવા માટે લગ્ન કરો. જ્યેષ્ઠ પુત્ર કહ્યું, ના, કેવું ઋણ અને કોણ તેનાથી મુક્ત થાય છે? નાના પુત્ર ઉત્તર આપ્યો, મોટા ભાઈના પહેલા મારા લગ્ન થાય એ યોગ્ય નથી, કેમ કે તેમ કરવાથી પરિવિતિ દોષનો ભય છે. પરિવીતી કહેતા મોટા ભાઈના લગ્ન ન થયા હોય એવી સ્થિતિમાં લગ્ન કરી લેનારો નાનો ભાઈ, લેનાર નાનો ભાઈ પરિતી કહેવાય છે. આને શાસ્ત્રમાં દોષ માનવામાં આવે છે. ત્યારે પિત્રોએ બંનેને કહ્યું, તમે ગૌતમી ગંગામાં જઈને સ્નાન કરો. ગૌતમીનું સ્નાન સર્વ મનોરથને સિદ્ધ કરનારું છે. તે ત્રણેય લોકને પવિત્ર કરનારા છે. તેમના જળમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન અને તર્પણ કરો. ગૌતમીના દર્શન, વંદન અને ધ્યાન કરવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. ત્યાં સ્નાન કરવા માટે કોઈ દેશ, કાળ કે જાતિ વગેરેનો નિયમ નથી. ગૌતમીમાં સ્નાન કરવાથી મોટા ભાઈ પર પણ મોટા ભાઈ પર કોઈ ઋણ રહેતું નથી અને નાનો ભાઈ પરિવીતી થતો નથી. પિતૃના આદેશથી કક્ષીવાનનો જ્યેષ્ઠ પુત્ર પૃથુશ્રવા ગૌતમીમાં સ્નાન અને તર્પણ કરીને ત્રણેય ઋણોથી મુક્ત થઈ ગયો. ત્યારથી તે તીર્થ ઋણમોચન કહેવાય છે. ત્યાં સ્નાન અને દાન કરવાથી ઋણવાન મનુષ્ય સ્રોત સ્માર્ત તથા અન્ય ઋણોથી પણ મુક્ત થઈ જાય છે. અધ્યાય 46 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.